ભગવાન કે મારું ઇન્દ્રિયન સંયમ જોતા નથી. ઇન્દ્રિય સંયમ માં તો તમે કસાય જો તમારે કસાય નો જો સંયમ આવી ગયો છે તો ઇન્દ્રિય સંયમ તો આવી ગયો. એટલે આપણું આ અસમ વિજ્ઞાન છે કે ઇન્દ્રિયનો સંયમની વાત નથી, આપણે તો આ કસાયનો સંયમની વાત છે. શું છે પછી તમને જયારે મીઠા નહીં રહે પછી વિષય તમે કહે આ પહેલો ખાતે તો મીઠા ના હોય તને મારી ભગવાન આ પ્યારો ના થાય તો ત્યાગ નથી કહ્યો. પ્યારો થાય અને છતાં યાદ ના રહે એને ત્યાગ કહ્યો છે. શું કહ્યું તમે અમે પડી ગયું શું કહ્યું છે યાદ ના રહે પ્યારો થાય ને યાદ ના રહે અને પ્યારો ના થાય ને તેને તો યાદ રાખે હું પ્યારા નહીં ખાતો હું ત્યારે નહીં ના લખે ગઈ તો ના પ્યારો યાદ રહે કરશે તો નથી લાગે એવો યાદ રહે પેલો ખાય છે તેને ખાય છે તેને યાદ રહે કરે બોલો ગમે કરતા નથી આવ્યું તો અમે ચાર કરવાના છો આ નીચે ની શું કરે કરવાના છો એના બધા તમારે કહી દઉં કે સાહેબ આપત કરી આપે છે અમે કરી આપીશું તમારે પછી કરવાનું જ નહીં તમારે કરવાનું તો જ્ઞાની મજા આપશું ફાયદો છે આપણને જે જ્ઞાની છે ભગવાન મહાવીર અને જ્ઞાની માં ભગવાન મહાવીર 308 ડિગ્રી પર હોય જ્ઞાની 356 ઉપર હોય કારણ કે નાપાસ થયેલા છે કેવળ જ્ઞાન માં કેમ નાપાસ થયેલા છે કેવળ જ્ઞાન માં નાપાસ થયેલા છે તો બધું નાપાસ થઈ મને કઈ વધુ નથી ને જો તમારે બધા કામ લાગે જો નાપાસ ના થયો હતો દાદા માતા દાદા તમે પછી આવ્યા અમે આ બે ને શું કરતા શું કહેશો દાદા બધું જોઈ જોઈ રહેતા છે ને તમે અમારે જીવાનું હોય ને દાદા મળ્યા પછી તમારે જીવાનું શું છે અને આવી જગા નીકાલી છે શું છે ગ્રહણીને નીકાલીને શું કરો આખા જગતનો વ્યવહાર બધા ધર્મો બધા વ્યવહાર ધર્મ કહેવાય છે. કેવા કહેવાય છે? વ્યવહાર ધર્મ. અને તે બધા ગ્રહણીય છે. શું છે? હાથ કરવાનું છે. તારે નિશ્ચય ક્યારે કર્યું છે? ત્યાં ઉમર જઈ ગયો છે હાથ આવવાનો. કોઈ કોઈ કર્યો હાથ આવવાનો? હાથી માર પડ્યો. કયા જગ્યાએ? અને પોતાની અપેક્ષા જાણે થઈ કલાક જાણી લે ભાઈ થઈ ગયું. આ બેનર વાળા હાડું અને આ ધોતિયા શું ચાલે? ચાલે છે તો આ નાસકીઓ બધી પથ્થરથી બેઠેતી હોય. મેં કહ્યું ક્યાં સંયમ છે? આ તો આ સંયમ છે બધો. કદાચ તમે બધો રૌદ્ર જવાથી હા દાદાજી થાય છે. સામાન્ય આવશ્યક કોઈ દાખલો કહેવા નહીં દે. એ નાસકીઓ મારી પાસે બધું જ્ઞાન લઈ ગયો ને એટલી હાથી સાથે જ્ઞાન લઈને તો એમને પણ કહેવાનું બધું છે. કર્યા મકાના ઉલટા એ લોકો ભગવાન કર્યા હોય તો દાદા તમે અમારા જનાવરો ઉડાવી જાય છે. અમારા જનાવરો ઉડાવી દે લખી ના તો ના પછી અમતા કાલે રાખીએ ને તો કાલે રાખીને જવા દઉં છું. ડેરા રાખીએ તો ડેરા રાખીને જવા દઉં છું. ખબર ને? અને ત્યાંથી કાગળ આવે જ મારી પાસે. અને મેં એક ફોર ડેટ કરેલી માવીની પાક દીપાવી હોય તો હું તમે જ્ઞાન આપી નહીં તો નહીં આપી. માવીની પાક દીપા માવીને વગાવી લાવ્યા. અમારે શું દેખાયું? કે હોય તો નાહી નહીં જોડાયા. સિંહ ચાલો કરી નાહી નહીં છે. ખરાબી દેખાડ્યા. દેવા ભગવાન નાહી આખું જગત પુષ્ટ થઈ ગયો. શાંતિ શું તીર્થંકર ભગવાન આખું જગત ખુશ થઈ જાય. બધા લોકો આ લોકો વાપર્યા કે બહાર લોકો જાણી ગયા ત્યાં પ્રકાર સારી લઉં છે. તો બધા લોકો કોઈ આપતી દે હું ત્યાં પ્રકાર સારી લોકો ના લડે બધું. એને શું કામ કે ચોપ ચોપ જો હોય છે કામ હાથે કામ કરજો. આટલા વાળા ચોપ ચોપ એટલે જલ્દા છે. તમે ખબર નહીં સજ્જ ફસાયા છે એટલે કહેવાય. આટલા આટલો એ કાર્ય નથી. એક સંકેત પહેલો નથી. દરેક નવા લોકો છે પછી મારા તારા મને મારા મારા પ્રશ્ન પૂછે છે કે આ તારા નજર ભરો છો કે રોજ લઈ જશે રાત નું મારા આપી થવા. તમે એકવાર સાંભળો કહ્યું ત્યાર પછી કે તમે જ્ઞાની છો કે તમારા આત્મવાળી નથી. મને જોયું છે કે તમારા જ્ઞાની તો છો પણ તે આ તમને દોષ દે તો એને શું કહેશો? મેં તો મારા સાંભળો તમે મારી વાત સાંભળો પછી તમને એમ લાગે કે મને દોષ દે છે હું કવિ કરું. હવે તમે અવઘરે પછી કેમ ફરો છો? કારણ કે મારા પગની કોઈ જીવડા વટાઈ જાય છે જ્ઞાની છે તો એટલે મારે આ પગ તમારો છે તો આ પગ મારો ને તેથી વધુ જાય તો મારી જોખમદારી આવે. ત્યાં બધા આ દેહ મારો નથી મારી શું જોખમદારી આવે? આ દેહ જ મારો મારી જોખમદારી મારો કેમ કરે છે? આ દેહ મારો છે એની સજ્ઞાઓ યાદ આવી નથી. અને તમારા આ પગ મારો છે મારો છે તમને યાદ આવી એ છે શું થાય છે? ખરે હવે હા સર અમે દેશ લે અમને કોઈ જાતનો દેશ નહીં. અમે હિંસાના સાગરમાં શું છે? હિંસાના સાગરમાં શું છે? હિંસાના સાગરમાં અંશન રહેતા આવડ્યું એવી દ્રષ્ટિ હોય તો પછી દ્રષ્ટિમાં ખેલશે ને ખેલશે છે દ્રષ્ટિની જોઈ છે. આ બધી તમે આ વાંચો જુઓ છો ને તે વાંચો જરૂરી છે. દ્રષ્ટિ જ ખોટી છે. શું છે? ખાલી દ્રષ્ટિ જ કરવાની જરૂર છે. દ્રષ્ટિ દ્રષ્ટા વગર કરે ને કામ થયું. પેલા દ્રષ્ટા જોયો છે નથી જોયો. બેન કોઈ બેઠો તો ના થાય ત્યાં સુધી કઈ પૂછવું હોય તો પૂછો ને સંસારી છે બહેનો સંસારી ગમે નાખ નો સંસારી ગમે જીભ નો સંસારી ગમે આપડે કહીએ છીએ એટલે એટલે આપડે કાંઈ તો ઘણા એમાં બગડે છે સમય ઘણો બગડે છે હા તો એટલે બધા બગડે છે હા અનંત અવતાર બગડી જાય હા આપણને એમ લાગે છે કે સમય ચોખ્ખો છે અને કામ ઘણું બાકી છે હા સમય ચૂકો છે ને કામ ઘણું બાકી છે એટલે તો નાની પૂરી ભેગા થઈ ગયા તો આપણું કામ થઈ જાય હા નાની પૂરી થઈ જાય હા નાની પૂરી તો બધા બહુ હોય છે હિન્દુસ્તાન નાની તો બધા કહેવાય છે અને દેખાય છે કે અસલ તો આપણે કોઈ ઓછી સત્તા નથી હા પાછી હવે વ્યવસ્થાથી ઓછી અને આપણે કામની શું છે હા ઓછાય નહીં હા તો પહેલાં રૂપિયા આવતા હતા આ પહેલાં આપણે હું તો હા નાની હોય ને આ તો અમે કહીએ છીએ ને એ કરાય છે આપણી એની પરિસ્થિતિ કરશું ખબર પડે આપણે પણ આશા થયા છે નહીં કહે હું હું દેશમાં ગામની પરીક્ષા કરવી એટલે જાતને અહમ એમાંથી પેદા થાય છે એમાંથી અહમ પેદા થાય છે અને પરીક્ષા કરવી એમાં એક જાતનો અહમ પેદા થાય છે કોણ અહમ પેદા હોય ને ભાઈ રૂપિયો હાથે ઘરે બોલો છો બોલો તો એવું મારે હાથે ખોઈ જાય ને તમે હા એટલે જ્ઞાની જો ધ્યાન મારે અમને જે કહ્યું છે હા અને આપણે અમને જે પરીક્ષા કરી તો પરીક્ષા કરવાનું આવી નહીં થયો આવ્યો નહીં થાય હા તેને સ્વપ્ન લાવેલો મહારાજને બાપજી બહેન સગ બગાવેલો થોડી વાર શું કહ્યું કે મારું મગજ જવા પત્ર છે તો એમ કહ્યું છે એમ બાપજી શું કહે એમ બે મારે ખસી જાય છે એ બાપજી અમને પરીક્ષા કરવા પરીક્ષા કરવી જોઈએ આમ તો કરવી જોઈએ તો હવે કદાચ એને ખોટ આવી નહીં થાય ખોટું લાગે અને જો એના એના પછી એનાથી કંઈ અદૃપ્ત થઈ જાય જો ખરાબ નામી હોય તો શું તો પછી એને એનું કલ્યાણ જ કરે ખરાબ નામી તો કલ્યાણ જ કરે અદૃષ્ટિ થાય તો કલ્યાણ કરે આ જે ખોટો નાય છે એ અદૃષ્ટિ થાય તો ફાયદા મળે હા તો આપણે પાંચ ટકા કંઈ પ્રશ્ન લાવવાના પછી બહુ મગજ જેવા ચક્ર વિશે તો અમે બૌરી જોડે લઈને આવે છે એટલે પેલો કોઈ વ્યાજ નહીં જાય કરે હવે જતો મન લાવ્યું છે ને પણ આપણે જે કામ થયું ને આપણું કામ થઈ ગયું તમે ત્યાં પરીક્ષા કરાવી જોઈ તમે તો અહીંયા આવ્યા ને તો આખું તમારું કલ્યાણ થયું તમે આનંદ ઉભરાય છે ને ઉભરાય છે બધું જ્યાં જોયે ને ત્યાં સાચો આનંદ ઉત્પન્ન થાય એ વાતાવરણ બીજી જાતનું લાગે છે અને એક પરમાત્માનો અંશ છે અને તે જ કરે છે બધું પરમાત્માનો અંશ હોય ને હા આત્મા જે પરમાત્માનો અંશ હોય તો ક્યારે અંશ કર્મઅંશ ના થાય કર્મઅંશ થાય એ પરમાત્માનો તમે કર્મઅંશ છો શું છે હા પણ તે તમને ધ્યાન નથી શું નથી હા એ બાબતનું ધ્યાન નથી તમને અંશ ધ્યાન છે કેટલું ધ્યાન છે હા ધ્યાન અંશ ધ્યાન છે હા તમારે આખા પરમાત્મા જ છે પણ ધ્યાન તમને ઓછું શીખવું છે હા ને અંશ પરમાત્મા હોય નહીં તમારે એના બિગડા થતા નથી આ તો વેદાંત એવું ક્યાં છે તારે તો વેદાંત એવું જ ક્યાં બીજું શું કહે નાની પુરુષ તો વેદાંત ની ઉપર ની વાત કરે એમને નાની પુરુષ વેદાંત પૂરા થઈ જાય વેદાંત આત્મા માટે શું કહ્યું ભૂસી મત છે ભૂસી મત છે ભૂસી મત છે આત્મા વર્ણન કરી શકાય લખી આજે અલગ કરીએ એ જ્ઞાની પુરુષ તો હજાર નાની પુરુષ વેદાંત ને ઉપરી કહેવાય બધા શાસ્ત્રો માં ઉપરી જ્ઞાની પુરુષ કહેવાય શું નામ છે તમારું કશક અંદાજ પટેલ પટેલ કહીના રહી અંદાજ અંદાજ હા અત્યારે ગમે તમારી જોડે વાત કરતો સારી રીતે ગમે કામ થઈ ગયો અને પરમાત્મા બધું કરે છે પરમાત્મા કરે છે એમને પણ પરમાત્મા બધું અજ્ઞાનતાની અંદર છે અહીં સમજણ બાળક બાળક જ્ઞાન છે ને આ સંસારમાં બે પ્રકારના ધર્મ છે આ હિન્દુસ્તાનમાં એક બાળક ધર્મ છે અને એક વેદેશ્વરનો ધર્મ છે તો આખું હિન્દુસ્તાન લગભગ ઘણી ઘણી બાળકૃષ્ણમાં જ છે બાળકૃષ્ણના ધર્મમાં કેમ છે બાળકૃષ્ણ બાળકૃષ્ણ ગયેલા થયા તમે ના પેલા ધોતિયા પહેરીને મોલી વગાડે તે શેખરમાં છે એટલે નારાયણ હશે હા બાળકૃષ્ણ નારાયણ છે ને બાળ મુખમ કે છે એ બાળકૃષ્ણ નારા ભરે છે અને યોગેશ્વર કૃષ્ણને સમજો ને હા તો કઈ મુક્તિ થાય મને મુક્તિ છે તમે બાળકૃષ્ણ પછી કરતો કરે આપણે છે નારા નારા ત્યાર પછી કરે હું આખો જ્ઞાન મુક્ત થવાનો છે એ જ છે ને હું આશે તો જ્ઞાન મુક્ત થવાનો છે ને મૂળ આશે તો જ્ઞાન મુક્ત થવાનો છે તો એના માટે તો જ્ઞાન મુક્ત પુરુષને આરાધ્ય કરે ને હા અજ્ઞાની આરાધ્ય તો અજ્ઞાની થાય હા આપણે એને પૂછવું પડે તમે જ્ઞાન મુક્ત છો એમ પૂછીને પછી પણ આરાધન કરવું તો કહ્યું ગમે તો બાળાને ચોટી ના પડવું બાળક ભેદગારી છે તેના માટે ફક્ત એ આપણે શું કરવું તો એમ કહેતો હું ધ્યાન મુક્ત હું તો શું જ કહેશો તો સાથે સમસ્યા નહીં જોઉં હું તો એવું થોડું કહેશો કે હું ધ્યાન મુક્ત નથી થયો તો શું કેવું કહે અસલ હજુ કહેવાય પણ આપણે પૈસા આવે ને તો ધ્યાન મુક્ત કહેવાય એટલે પછી બે વસ્તુ શું મુકાવી નાખી કે ધ્યાન મુક્ત હોય ને તો કોણ થાય તો જાણો છો જેને અહંકાર ના હોય તો અમને તો જવાબ આપણે બોલીએ મારે તમે ખોટું બોલો છો બીજા જે કર્મ થાય છે એનાથી મુખ્ય ગુમાવે છે અને જે સ્થિતિ કહે છે તો જન્મ મરણ ચાલ્યા કરે પૂરો નથી થતો પછી જ્યાં સુધી છૂટે ને ત્યાં સુધી પૂરો થતો જ નથી અપરા જ્યાં સુધી પૂરું થતો નથી ત્યાં સુધી કેટલા અવતાર મોક્ષ છે મોક્ષ જ્યાં સુધી આ સાધુ ને પૂછ્યું મેં તમને કહ્યું મોક્ષ મારા કેટલા અવતાર તમારે મોક્ષ આવે કે લાખ અવતાર સુધી આવી ગયો તો મોક્ષ ના થાય આવી ગયું ના થાય મોક્ષ વસ્તુ સારી વસ્તુ નથી એટલે કોઈ અને અને મોક્ષ આપનાર નીકળે અને કોઈ અમે રસ્તો બતાવે સાચો તો થઈ શકે કોઈ તો એને સાચો રસ્તો બતાવનાર નીકળે તો થાય સાચો રસ્તો બતાવે તો ના થાય એટલે મોક્ષ દાતા પુરુષ દાન આપવા આવે છે. હા તો થાય એ દાન જ આપતા હોય લોકની અમે દાન આપતા આવ્યા છે. તમારે દેશ દાન શું વાત કરો છો? તમારે હજારો નોટ આપે તેથી કઈ દઉં યાર ચિંતા ના થાય. ગાળો બોલે ને તો ચિંતા ના થાય. છે તમે એમ મારો છો પછી ના થાય. અમે ગભી કાપી લેતા ચિંતા ના થાય. ગંધ હોય નહીં અમે ગંધ આપી શકાય. નિર્વાસન થયું ને નિર્વાસન સ્થિતિ થઈ ને કસાય ના પડે. નિર્વાસન સ્થિતિ થઈ ને કસાય ના પડે. ઝઘડા તમે વાંચવાની અને પેલા છે તો ત્યાગ કરે છે. પછી નિરંતર પાસે ના બૈરી થોડું કશું ના હોય તો વાત ના હોય. હા અમે બધા બહેરા બધું છે વાસના. હા હું જીવનમાં વ્યવહારમાં રહ્યા છતાં એ જયારે વાસનાથી છૂટે છે સંસારમાં રહીને અમે વ્યવહારમાં રહીને પણ છૂટે છે. કારણ એ જ ખરું છે. સંસારમાં રહીને વ્યવહારમાં રહીને પણ છૂટે છે એ જ ખરું છે. ના વ્યવહારમાં રહીને છૂટે છે ખરી સાથે કહ્યું ભગવાને કે મેં પૈસા તો આપે પસંદ કરી દઉં છું. પૈસા આપે કેમ કહેવાય? હું તો ઈશ્વરની જોડે પૈસા થાય સારું સાચું. આપણને કહી દે આપણને મારે છે કે આવી મને કહે છે કે દાદા આજે તો મને આ મારી કારણ કે હવે તને શું લાગે છે? આપડે સાચું કહી દે પડે આપડે બધા અને આ લોકો અક્કલ વાળા કદાચ કે આપડે જોયો હોય તો ખરી જાય. આપડે જોયો ને આપડે તમને ખબર નથી કે આ પ્લાન મગજ ઉડાવવા દેતું ને ભરી સુધાર્યા છે. વાંચવામાં હજુ પણ એવું છે નવરી જેવું ચક્કર દેખાય છે. વાંચવાનું નવરી જેવું બહાર નીકળતો હોય નવરી જેવું બહાર નહીં કરતા હોય. આ બધા રડેલા અને નવરી જેવું બહાર નીકળેલા એ ફરીથી બીજું મેળવડે હશે કઈ જાય અને નવરી જેવું બહાર નીકળેલા એની પાસે નર ચક્કર આપણે હવે માર્યો. સ્વતંત્ર રીતે મરવાની એ કે તમારે અધિકાર નો નહીં તો કેવો કાયદા કે રમેશભાઈ ના ભાગીદાર કોન્ફર્ટ ટ્રેડર રમેશભાઈ પેલા બ્રાહ્મણ બ્રાહ્મણ છે એ ગરમી ખાતરી છે. સુરત આંદોલન નથી પછી જમની ખાતરી શું છે? નથી જવાની ફળ બહુ કાળતી થયેલી નહીં. હવે જૈન કોને કહેવાય? આ બધા જૈન છે ને અત્યારે એ બધા બાકી છે, જાણે સાચો જૈન છે. કોણ તો ના બદલાય તો આપણે જાણે સાચો છે. કારણ જૈન એટલે શું? જીનને સાંભળે તો જૈન. કોણ? જીન. જીન એટલે શું? તો આત્મ જ્ઞાન. અને તીર્થંકર ને જીનેશ્વર કહેવાય. શું કહેવાય? તીર્થંકર ભગવાન ને જીનેશ્વર કહેવાય. એ આત્મજ્ઞાન એના વિપરી ભિન્ન હવે એ છે. તમે આજે કઈ સાંભળ છો એમ કે ભાઈ અડવા દેશો તો કઈ થશે, ના અડવા દે તો ના થવાય. આપણે સાંભળ્યું નહીં, અડવા દેવું તો આપણે આખી વાત છે ને. નહીં તો આ કોણ હોય ભાઈ ચાલી વાત કોણ શું કહ્યું? બધું મારી વાણી એવી નથી તમે કહેવા તમે ચાલવા માંગો તો નહીં કહેતું. મારી વાણી તો તીર્થન કરી વાણી છે. જોયું છે તીર્થન કરી તો મને પાપ ધોઈ નાખે એવી વાણી. કેવું છે? પાપ ધોઈ નાખે. મોક્ષમાં કેટલા અવતારનું મોક્ષમાં રહ્યું છે? કેમ એટલે બધા લોક અમારી લોક બધા પૈસા મળ્યા તો કેમ લો? ના આવે તો અમે લો. તમારું શું નતો મારે લોક નથી. હું તો જોવા તો કહી શકું કે થાય એક બે હપ્તા થાય. હા લોક થઈ ગયો નથી તમારે. અહીંયા તો વર્ત જ છે. હું તો વર્ત પણ પછી આવે છે. તારો લોક જાય ભાઈ ભાઈ તારે શું કહેવાય? આવી લોક થઈ ગયો હોય પછી શું વાત? 2000 રૂપિયે સંસારી રીતે મોક્ષ થયો હોય, બૈરા તો કુગરા તો જતા મોક્ષ વધતો હોય. પણ ઉતાર ક્યારે વધતો હોય? જયારે થાય ત્યારે ઉતાર કરવા જોયું ને. હવે તો બધા હતા તમે બધા ના થાય. 2000 રૂપિયે 2000 આવ્યું મોક્ષે જવાની ધારણા થાય નહીં. રમેશભાઈ તમે વાત કરી હતી છોકરો હમ થઈ જાય ને તમારે અક્કલ નથી દૂર થઈ છો એ જ બધું કહે ને તો આપડી મુક્તિ ના થાય. નહીં આપડે મોક્ષ થાય શું કહ્યું? અને નહીં મોક્ષ ના થયેલો હોય તો શું થાય? જે પડી હોય ને તે હિસાબ યાદ માટે જૂના વ્યાજ તો છૂટ્યા નથી પણ નવા વ્યાજ બાંધે તો ભાતી વાત છે. બાંધો ખરા વ્યાજ બાંધો ને વ્યાજ થી જાય છે. આ બધા વ્યાજ થી બોલ્યું. મેં તો સર કઈ કશું બોલતા નથી બોલો. જાતે કશું કરતા નથી કેમ? તમે કહો ને હું કમાયો હું કમાયો હું કમાયો એવું લોકો નથી બોલતા. સાથી કાઢી ખરે હું કમાયો હું કમાયો એમ પછી ફોટ જાય છે. પણ આપણે કહ્યું શું થયું ત્યાં ભગવાન શું છે આપણે? અને મારા ગ્રહ વાર્તા થઈ ગયા છે. બોલો મારા ગ્રહ સાર વાર્તા થઈ ગયા વાંસ કારણ એ સમજાય છે. વાંસો નથી બોલતા લોક નાખી બોલે છે ને હા કર્મ બંધાવના એવું કઈ કર્યું છે? હે અત્યારે રહેવાનું ખરું રીત જુદી. કેવી? આપી રીત જ જુદી. એટલે એવું જે જ્ઞાન આપે ને તો જ્ઞાનથી જ રહેવાનું. છોકરા વગર રહેવાનું બધા વગર રહેવાનું. કંટાળો રે ચિંતા ના થાય. કંટાળો ના આવે. સુખ દુઃખની બંદી ના થાય. વાતાર વચ્ચા ખરાબ નહીં અત્યારે પછી વધુ વચ્ચે નહીં આપણી ધારી કરીએ છે એ સાચી આપની જે એટલી બધી વધી છે તો કઈ ખોરાક ના નથી આપણે જે ઓછી હોય ત્યારે આપણી ધારી થાય શું કહ્યું ખબર ને આપણે પાપનું જોર એટલું બધું ઓછું છે એટલે દુર્યા બને કહેતા કહો કે ધર્મ ન જાણવા નથી જાણવાનું અને અધર્મ ને જાણું છું કે આ અધર્મ કહેવાય ને અધર્મ કહેવાય બે જાણું છું પણ અધર્મ મારી નિવૃત્તિ થતી નથી ને ધર્મ પ્રવૃત્તિ થતી નથી તમે જોડે છો નથી જોડતા બધા લોકો નહીં જાણતા હોય જોડે ખરા તો કેવું થાય હા એ નહીં મારા પાપ ભરેલા છે મારા પાપ ભર્યા એ પાપનું જોર છે શેતાનોનું જોર છે ઘણું જોર છે શેતાનનું જોર છે શેતાનો અમે હરી નાખીએ ત્યાં પછી મારું જોર ચાલે ભણાવવા છે કે રવા દેવા છે અંકાર ધંધા હશે તો હળવા હું એક થોડો નામ આપી દો આપણે ને એ બંધન નથી મુક્ત થશે એ લોસ કહેવાય પણ અમે એટલે આ પટેલ નહીં પટેલ ને તો વાત જ નહીં માને પટેલ તો મારો પાડોશી છે પાડોશી રહે છે વી વર્ષથી આજે બોલે છે તેવા કઈ બોલે છે કઈ બોલે છે રેકોર્ડ ટેપ રેકોર્ડ કહેજો ને અમે જાણકાર છીએ બધું આ ટેપ રેકોર્ડ બોલી હોય આથી અમે કઈ હોય નહીં ને અહંકાર તો હોય ત્યાં આગળ તે નથી અને તે છે તો અહંકાર નથી શું કહ્યું બે માંથી એક હોય સમજાય ને કાંઠું કહ્યું તારા બિઝનેસ છે ઘોડા પડી ગયા લીગડા પડી ગયા કારણ કે મુખ્ય ઘોડા થયા છે એવું થયું નિર્લો અસંગ થયા અસંખ્ય થયા તો લખે ભવિષ્યમાં પોતે 108 ગંથની રચના કરી હતી એમને 108 ગંથની રચના કરી હતી એમાં એ ભવિષ્યમાં ભજન સંગ્રહના 9 ભાગ રચ્યા એમાં 9મા ભાગની અંદર એમને એક ભવિષ્યવાણી લખી એ ટાઈમની અંદર કે જે ટાઈમની અંદર અનાજ દશાને મને વિચારતી હતી અને રાજાઓનું ખરું રાજ કરતું હતું એ વખત એમને લખ્યું કે રાજા રજત બનશે અનાજ કાગળના પડીકામાં વેચાશે અનાજ કાગળના પડીકામાં વેચાશે એટલે એક કિલો દાળ આપો એના કરતા અજાણી રહેતો સારી આપણે તમે સારી લાગે ને અજાણી રહેતો સારી જાવાની ઈચ્છા થાય છે ના એક માર પડી જાય એના કરતા મુક્તિ નું સાધન તમને મળી જાય અને જ્ઞાની પુરુષ મળે તો મુક્તિ થાય નહીં મુક્તિ કઈ ગાય થાય કારણ જ્ઞાની પુરુષ સદે હોય મુક્તિ મુક્તિ માં કારણ કે અમે કર કરી લીધી ના હોય શું ના હોય કર કરી લીધી તમે તો આખો વારે પડતા વારે પડતાની જતી નથી ને તેને પડતા નથી કહેવાય. આ મારું મેં આ મેં કહ્યું ને આ મારું આ મેં કહ્યું ને તમારું કશું હશે ખરું આ દુનિયામાં તમારું કશું હશે ખરું મારું મારું કહેશે નહીં તમારું કે તમારું છે ને કે તમે જોડે લઈ જશો અને બીજું બધું આ તાર છે એટલે ને જોડે લઈ જાય એટલું જ તમારું આ પાછા પાછા લડાઈ રહ્યા ફરીએ છીએ પાછું હાથમાં થાય પોતાનું થાય આ પૂજ્યલ તાર છે છોકરો પોતાનું શું થાય છે હિસાબ છે બધા ચોપડાનો કોણ હિસાબ છે ચોપડાનો લેણ દેણ નો હિસાબ છે રાજદેશમાં બીજું કશું શહેરનું હૃદય બધો શહેરનું આવી બધું પોતે મોક છે મૂર્ખા છે ભગવાન બનાવ્યું નથી ને વર્લ્ડ ઇઝ પઝલ સેલ્ફ ઇક્વલ પઝલ સોલ્યુશન ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ છે એવિડન્સ છે નિરંતર દ્રષ્ટિ પડ્યા પહેલા આપણે તમાક લાવી હોય બીજી કશું વસ્તુ ઉભો તો ઈચ્છા પર સમજી ગઈ તમાકુ લેખાઈ થઈ ગયું શું કહ્યું તો મોડી મદદ થઈ જાય શું થાય મોટા સ્તર થઈ જાય એવું થઈ જાય મારે પેપર બધું બગડી ગયો એ તો આ વિજ્ઞાન તો કામ કરી નાખે એ તો એટલે ભાવિ દૃષ્ટિ બનાવે આ વિજ્ઞાન એ બધું શક્ય હોય ભગવાન ના હોય કારણ કે હિરીઓ ફોટો અઢો ગાડી જતો હોય તો ઉઠો ગાડી થોડી જઈ શકે શું કહ્યું ઉઠો ગાડી જઈ શકે હા પછી ઉપર બધું હાંસો હોય તો બધું એનું એટલે રમી કરી જાય એમ તો અઢો ગાડી ચલાવી શકે માત્ર એમ બધું જે એ બધું મોટી કરે એમ પછી એમ કરે એટલે એ કરે બહાર કંઈ જોયું અને સાથે વાંચશે એટલે જાણે કે આ આવડી રહી ગયું આપણે એ ગ્રોફન માં ગ્રોફન આવ્યું છે એટલે બીજું બધું સાધે બીજું બધું જ છે મોટા મોટા ગ્રોફન આવે બીજું કઈ ગ્રોફન નથી એ માત્ર વિજ્ઞાન છે એટલે ગ્રોફન રાખીને બીજો ભય ગમતો બધો ગ્રોફન છે બધું જે સમજો કે આપણે ચાર કાર આવે તો આપણે માટે તો બધું મારતા ગંદો મંદર હોય સાધો મંદર હોય સાધો મંદર હોય જાય શું કહે અનંત નાખો જાય કરવી પડે તો કઈ કઈ કઈ પછી આપણે ખસીએ તો એ માંગી આખો જાય કરવી પડે તો જોયું બધું નાખી દઉં તો આપણે ખસી ખાધા પડે વિવેકાનંદ તો દસ્તી ખાતા તો પછી નથી કરતો હોય નાખી વાતની તો આપણે એવું કે નથી ના આપણે કતું કરાવી નથી જોઈ મેરી કરતો પછી પોતે લાવી લીધું પછી વાંચવા મારી દ્રષ્ટિ અંદર ખબર જાય મારી પછી રસોડા લાલ મરચા ખાઈ ગયા લાલ મરચા ખાઈ ગયા તો હવે એને પીછે તો આવડું ગયું બઉ સુંદર વિજ્ઞાન છે જાણકારી બીજું બધું શું કાપી બધું ખાવાનું દહીંવાળા દહીંવાળા ખાવ શું બધા અમ તો વળતાર નથી કરતો તો અરે અમારે બીજું થયું તો અમે તો ઉલટા વધારે નથી આવ્યો બીજા દહીંવાળા ના નથી આવ્યું શું કહે ગાવતું ખાવું બીજા નાખી દેજો એ બંધન નથી ખોરાતા મહારાષ્ટ્ર અમે ગયા ના પ્રાણી છે કઈ કઈ તો ખોટો માણસ પડે તો હતું છે